આજે આપણે એક વાર્તા સમજવાના છીએ. એ વાર્તા કે ભારતીય નાગરિક કોને કહેવાય. આ કોઈ સામાન્ય વાર્તા નથી. એની શરૂઆત થાય છે 26 જાન્યુઆરી 1950ની મધ્યરાત્રિથી. એમાં ભાગલાનો એક દર્દનાક વળાંક આવે છે. દુનિયાભરમાં વસેલા ભારતીયોનો એક ઉપપ્લોટ છે અને આ વાર્તા આજે પણ સતત લખાતી રહે છે. આપણી પાસે જે સ્ત્રોત છે તે આ વિશેની ઊંડી સમજ આપતી નોંધ છે. તો ચાલો આ વાર્તાના પાના ઉથલાવીએ. તમે જે વાર્તા શબ્દ વાપર્યો એ બિલકુલ યોગ્ય છે, કારણ કે નાગરિકતા એ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, એ વ્યક્તિ અને દેશ વચ્ચેના સંબંધની કહાની છે. સંબંધની કહાની, બરાબર. હા, આ સંબંધ આપણને અમુક ખાસ અધિકારો આપે છે, જેમ કે મત આપવાનો અધિકાર, દેશમાં ગમે ત્યાં રહેવાનો અધિકાર, કે પછી રાષ્ટ્રપતિ જેવી સર્વોચ્ચ પદવી સુધી પહોંચવાનો અધિકાર. પણ સાથે સાથે આ સંબંધ આપણી પાસે દેશ પ્રત્યેની નિષ્ઠા અને અમુક ફરજોની અપેક્ષા પણ રાખે છે. બરાબર. તો આ સંબંધની વ્યાખ્યા, આ વાર્તાનો મૂળ આધાર આપણા બંધારણમાં ક્યાં લખેલો છે? કયા ચેપ્ટરમાંની વાત થઈ છે? આ આખી વાત બંધારણના ભાગ 2માં કરવામાં આવી છે. ભાગ 2? હા, અને તેમાં કલમ 5-11 સમાવેશ થાય છે. જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતું હોય તો આટલું તો ગોખી જ લેવું જોઈએ. નાગરિકતા એટલે ભાગ 2, કલમ 5-11. આ આપણી વાર્તાનો પાયો છે, ભાગ 2, કલમ 5-11. ચાલો તો પછી વાર્તાની શરૂઆત કરીએ એના પહેલા પ્રકરણથી, કલમ 5. એ ઐતિહાસિક દિવસ 26 જાન્યુઆરી 1950, જ્યારે ભારત એક ગણતંત્ર બન્યું, ત્યારે પહેલીવાર સત્તાવાર રીતે કોને ભારતના નાગરિક કહેવામાં આવ્યા? શરૂઆતનો આધાર શું હતો? કલમ 5 એ દિવસનું એક ચિત્ર સ્પષ્ટ કરે છે. તે કહે છે કે તે દિવસે જે પણ વ્યક્તિ ભારતના પ્રદેશમાં રહેતી હતી તેને નાગરિક ગણવા માટે 3માંથી કોઈ એક શરત પૂરી કરવી જરૂરી હતી. 3માંથી કોઈ એક? હા, પહેલું અને સૌથી સરળ, તેનો જન્મ ભારતમાં થયો હોય. એ તો સીધી વાત છે. બિલકુલ. બીજું, જો તેનો જન્મ બહાર થયો હોય તો તેના માતા કે પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ. અને જો આ બંને શરતો પૂરી ન થતી હોય તો? માની લો કે કોઈ વ્યક્તિ બ્રિટનમાં જન્મી હોય, તેના માતા પિતા પણ ત્યાં જ જન્મ્યા હોય, પણ તે છેલ્લા 10 વર્ષથી ભારતમાં જ રહેતા હોય તો? બસ, એના માટે જ ત્રીજી શરત હતી. જો પહેલી 2 શરતો લાગુ ન પડે તો તે વ્યક્તિ બંધારણ લાગુ થયાની તારીખથી બરાબર પહેલાંના ઓછામાં ઓછા 5 વર્ષથી ભારતમાં સામાન્ય રીતે રહેતી હોવી જોઈએ. ઓછામાં ઓછા 5 વર્ષ? હા. આ જોગવાઈ એની બેસેન્ટ જેવા લોકો માટે હતી, જેઓ મૂળ ભારતીય નહોતા પણ જેમણે ભારતને પોતાનું ઘર બનાવી લીધું હતું. આ કલમનો હેતુ સ્પષ્ટ હતો, જે લોકો તે સમયે ભારત સાથે જોડાયેલા હતા તેમને સમાવી લેવા. એટલે કે કલમ 5 એક શરૂઆતની રેખા દોરી, પણ અહીંથી વાર્તા વધુ જટિલ અને ભાવનાત્મક બને છે, કારણ કે આ એ સમય હતો જ્યારે દેશે ભાગલાની ભયાનકતા જોઈ હતી. લાખો લોકો સરહદની આરપાર જઈ રહ્યા હતા. મને ખાતરી છે કે બંધારણમાં આના માટે ખાસ જોગવાઈઓ હશે. કા કાયદાકીય શબ્દો નથી, એ લાખો લોકોની વેદના અને વિસ્થાપન પર બનેલો એક કાનૂની પુલ છે. કલમ 6 એ લોકો માટે હતી જો પાકિસ્તાનથી હિજરત કરીને ભારતમાં આવ્યા હતા. પણ અહીં સરકારે એક તારીખ નક્કી કરી જે ખૂબ જ મહત્વની છે, 15 જુલાઈ 1948. 15 જુલાઈ 1948, આ તારીખ જ કેમ? એમાં શું ખાસ હતું? આ તારીખ કંઈ એમ જ નથી નક્કી થઈ, એની પાછળ એક મોટી વાર્તા છે. ભાગલા પછીના શરૂઆતના મહિનાઓમાં સરહદ પર સંપૂર્ણ અંધાધૂંધી હતી. અચ્છા. કોણ આવી રહ્યું છે, કોણ જઈ રહ્યું છે તેનો કોઈ હિસાબ નહોતો. આ તારીખથી બંને દેશોએ પરમિટ સિસ્ટમ લાગુ કરી, જેથી આ સ્થળાંતરને કાનૂની ચોકઠામાં લાવી શકાય. એટલે કે આ તારીખ અંધાધૂંધીના અંત અને વ્યવસ્થાની શરૂઆતનું પ્રતીક છે. બરાબર. જે લોકો આ તારીખ પહેલા ભારતમાં આવી ગયા અને અહીં જ રહેવાનો ઈરાદો રાખતા હતા, બંધારણે તેમને સીધા જ ભારતના નાગરિક માની લીધા. અને જે લોકો આ તારીખ પછી, એટલે કે પરમિટ સિસ્ટમ લાગુ થયા પછી આવ્યા, તેમનું શું? શું તેમના માટે દરવાજા બંધ થઈ ગયા? ના, દરવાજા બંધ નહોતા થયા, પણ પ્રક્રિયા થોડી વ્યવસ્થિત કરવામાં આવી. જેઓ 15 જુલાઈ 1948 પછી આવ્યા તેમણે ભારતમાં ઓછામાં ઓછા 6 મહિના રહ્યા પછી એક અધિકારી સમક્ષ નાગરિક તરીકે નોંધણી કરાવવા માટે અરજી કરવી પડતી હતી. એટલે કે એક પ્રોસેસ હતી. હા, એક પ્રોસેસ. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે જે લોકો આવી રહ્યા છે તેઓ ખરેખર ભારતમાં વસવાટ કરવા માંગે છે. તો આ તો સ્પષ્ટ થયું કે પાકિસ્તાનથી આવેલા લોકોને સમાવવા માટે બંધારણમાં ખાસ વ્યવસ્થા હતી. પણ આ સ્થળાંતર એકતરફી નહોતું. લાખો લોકો અહીંથી પાકિસ્તાન પણ ગયા હતા. શું બંધારણે એમના વિશે પણ કંઈ વિચાર્યું હતું? એમની નાગરિકતાનું શું થયું? આ વાત આપણને કલમ 7 પર લઈ જાય છે, ખરું ને? બરાબર. કલમ 7 એ સિક્કાની બીજી બાજુ છે. તે સ્પષ્ટપણે કહે છે કે જે કોઈ વ્યક્તિ 1 માર્ચ 1947 પછી ભારત છોડીને પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગઈ હોય તેને ભારતનો નાગરિક ગણવામાં આવશે નહીં. અહીં પણ એક તારીખ છે, 1 માર્ચ 1947. હા, આ તારીખ એટલા માટે પસંદ કરાઈ કારણ કે ત્યાં સુધીમાં ભાગલાની વાત લગભગ સ્પષ્ટ થઈ ગઈ હતી અને લોકોએ સભાનપણે પસંદગી કરવાનું શરૂ કરી દીધું હતું. આ કલમનો સાર એ હતો કે જો તમે પાકિસ્તાનને તમારા દેશ તરીકે પસંદ કર્યો તો તમે ભારતની નાગરિકતાનો દાવો ગુમાવ્યો. પણ શું આમાં કોઈ અપવાદ હતો? શું એવું બને કે કોઈ પાકિસ્તાન ગયું હોય પણ પછી તેમનો વિચાર બદલાયો હોય અને તેઓ પાછા આવવા માંગતા હોય? હા, બંધારણના ઘડવૈયાઓ આટલા કઠોર નહોતા. તેમણે એક અપવાદ રાખ્યો હતો. જો કોઈ વ્યક્તિ પાકિસ્તાન ગઈ હોય પણ પછી પુનર્વસન માટેની પરમિટ હેઠળ સત્તાવાર રીતે પાછી ભારતમાં આવે. અચ્છા, પરમિટ લઈને પાછા આવે તો? હા, તો તેના પર કલમ 6ની જોગવાઈઓ લાગુ પડતી હતી. એટલે કે તેમને પણ નોંધણી કરાવીને નાગરિક બનવાની તક આપવામાં આવી હતી. એટલે બંને કલમો 6 અને 7 એ સમયની જટિલ માનવીય પરિસ્થિતિઓને કાયદાકીય રીતે ઉકેલવાનો એક પ્રમાણિક પ્રયાસ હતો. આપણે અત્યાર સુધી જે પણ વાત કરી તે ભારતમાં અને પાકિસ્તાન વચ્ચે થયેલા સ્થળાંતરની હતી. પણ મને એ વિચાર આવે છે કે એવા લાખો લોકો હતા જેમના દિલમાં તો ભારત હતું પણ તેઓ કામ ધંધા માટે કે બીજા કારણોસર દુનિયાના બીજા ખૂણામાં, જેમ કે દક્ષિણ આફ્રિકા, કેન્યા કે બ્રિટનમાં વસતા હતા. શું બંધારણે એમના માટે કોઈ દરવાજો ખુલ્લો રાખ્યો હતો? ખૂબ જ સારો પ્રશ્ન છે અને તેનું જવાબ કલમ 8માં છે. બંધારણના ઘડવૈયાઓ વિદેશમાં વસતા ભારતીય મૂળના લોકોને ભૂલ્યા નહોતા. આ કલમ કહે છે કે જો કોઈ વ્યક્તિ પોતે કે તેના માતા પિતા કે દાદા દાદીમાંથી કોઈનો જન્મ અવિભાજિત ભારતમાં થયો હોય અને તે વિદેશમાં રહેતી હોય તો તે જે તે દેશમાં આવેલા ભારતીય દૂતાવાસમાં જઈને પોતાની નાગરિક તરીકે નોંધણી કરાવી શકે છે. આ જોગવાઈ ભારત અને તેના ડાયાસ્પોરા વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે. આ બધી વાત થઈ નાગરિકતા મેળવવાની, પણ હવે એક બહુ મોટો પ્રશ્ન જે આજે પણ ખૂબ ચર્ચાય છે, ડ્યુઅલ સિટીઝનશીપનો. શું હું એક જ સમયે ભારત અને અમેરિકા બંનેનો નાગરિક બની શકું? ઘણા દેશો આની છૂટ આપે છે. ભારતનું શું વલણ છે? આ પ્રશ્નોનો જવાબ બંધારણની કલમ 9 એકદમ સ્પષ્ટ અને બેધડક શબ્દોમાં નામ આપે છે. સીધું ના. હા, ભારતીય બંધારણ મુજબ નાગરિકતા એક નિષ્ઠાનો સંબંધ છે. તમે એક જ સમયે 2 દેશો પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા ન રાખી શકો. જે ક્ષણે તમે સ્વેચ્છાએ બીજા દેશની નાગરિકતા સ્વીકારો તે જ ક્ષણે તમારી ભારતીય નાગરિકતા આપોઆપ રદ્દ થઈ જાય છે. આપોઆપ? હા, અહીં કોઈ અથવાનો વિકલ્પ નથી. આ એકલ નાગરિકતાનો સિદ્ધાંત છે. એટલે કે કાયદાની નજરમાં તમારે પસંદગી કરવી જ પડે. આ નિયમ આજે પણ ઘણા NRI પરિવારો માટે એક ભાવનાત્મક અને વ્યવહારિક મુદ્દો બનતો હશે. તેમને લાગે છે કે તેઓ બંને દેશો સાથે જોડાયેલા છે પણ કાયદો તેમને એક પસંદગી કરવા મજબૂર કરે છે. બિલકુલ, આ નિયમ પાછળ રાષ્ટ્રીય નિષ્ઠા અને એકતાનો તર્ક છે, પણ તેની એક માનવીય બાજુ પણ છે જેના પર સતત ચર્ચા થતી રહે છે. અને એટલે જ સરકારે પાછળથી OCI એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા જેવી યોજનાઓ શરૂ કરી. હા, OCI કાર્ડ વિશે સાંભળ્યું છે. બરાબર, જે દ્વિનાગરિકતા તો નથી આપતી પણ વિદેશમાં વસતા ભારતીય મૂળના લોકોને ભારતમાં ઘણા અધિકારો આપે છે. રસપ્રદ. તો હવે આપણે આ પ્રકરણની છેલ્લી 2 કલમો પર આવીએ, કલમ 10 અને 11. કલમ 10 શું કહે છે? કલમ 10 એ નાગરિકોને એક પ્રકારની સુરક્ષા અને ગેરંટી આપે છે. તે કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ આ ભાગની જોગવાઈઓ હેઠળ ભારતનો નાગરિક છે તે નાગરિક તરીકે ચાલુ રહેશે. ઓકે. પરંતુ તેમાં એક શરત છે, સંસદ દ્વારા બનાવવામાં આવેલા કોઈ પણ કાયદાને આધીન રહીને. એનો અર્થ શું થયો? સાદા શબ્દોમાં સરકાર પોતાની મરજીથી કોઈની પણ નાગરિકતા છીનવી ન શકે તે માટે સંસદ દ્વારા પસાર કરાયેલ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું અનિવાર્ય છે. આ એક બહુ મોટું સુરક્ષા કવચ છે. અને કલમ 11, જેને નાગરિકતા સંબંધિત સૌથી શક્તિશાળી કલમ કહેવાય છે, એવું કેમ? કારણ કે કલમ 11 ભવિષ્યના દરવાજા ખોલી નાખે છે. તે સંસદને નાગરિકતા સંબંધિત કોઈપણ વિષય પર કાયદો બનાવવાની, જૂના કાયદામાં ફેરફાર કરવાની કે તેને રદ કરવાની સંપૂર્ણ અને અમર્યાદિત સત્તા આપે છે. આ થોડું વિચારવા જેવું છે. બંધારણના ઘડવૈયાઓએ નાગરિકતા જેવા આટલા મૂળભૂત વિષયના નિયમો ભવિષ્ય પર કેમ છોડી દીધા? શું તેમને એવો ડર નહોતો કે ભવિષ્યની સરકારો આ સત્તાનો દુરુપયોગ કરી શકે? ખૂબ જ ઊંડો પ્રશ્ન છે. તેઓ જાણતા હતા કે દુનિયા સ્થિર નથી, સમય બદલાશે, સ્થળાંતરના નવા કારણો ઊભા થશે, આંતરરાષ્ટ્રીય સંબંધો બદલાશે. સાચી વાત છે. તેઓ 1950માં બેસીને 2050ની સમસ્યાઓનો ઉકેલ નહોતા લાવી શકતા, એટલે તેમણે એક મજબૂત પાયો નાખ્યો અને ભવિષ્યની જરૂરિયાતો મુજબ ઇમારત બાંધવાની જવાબદારી ચૂંટાયેલી સંસદને સોંપી દીધી. આ તેમની દૂરંદેશી હતી. હા, તેમણે બંધારણને જડ નહીં પણ જીવંત દસ્તાવેજ બનાવ્યો. એટલે કે બંધારણે 26 જાન્યુઆરી 1950 માટે એક ફાઉન્ડેશન તૈયાર કરી દીધું, પણ ભવિષ્યમાં નાગરિકતાના નિયમો કેવા હશે તેની આખી જવાબદારી સંસદ પર છોડી દીધી. આ એક મોટો પાવર શિફ્ટ કહેવાય. તો સ્વાભાવિક છે કે સંસદે આ સત્તાનો ઉપયોગ કર્યો જ હશે. બરાબર, અને એ પણ તરત જ. કલમ 11 હેઠળ મળેલી આ સત્તાનો ઉપયોગ કરીને સંસદે 1955માં ભારતીય નાગરિકતા અધિનિયમ પસાર કર્યો. અચ્છા, ધ સિટીઝનશીપ એક્ટ ઓફ 1955. બિલકુલ, આ એ કાયદો છે જે આજે પણ ભારતમાં નાગરિકતાના મોટાભાગના પાસાઓનું નિયમન કરે છે. બંધારણની કલમ 5 થી 8 તો મુખ્યત્વે એ નક્કી કરવા માટે હતી કે શરૂઆતમાં કોણ નાગરિક હતું, પણ ભવિષ્યમાં કોણ નાગરિક બનશે તેની સંપૂર્ણ વિગત આ 1955ના કાયદામાં છે. તો આ 1955નો કાયદો નાગરિકતા મેળવવા માટે કયા રસ્તાઓ બતાવે છે? આ કાયદો મુખ્યત્વે 5 રસ્તાઓ બતાવે છે. પહેલું, જન્મ દ્વારા. જો કે સમય જતાં આમાં ફેરફાર થયા છે. એટલે હવે ભારતમાં જન્મેલા દરેકને આપોઆપ નાગરિકતા નથી મળતી? ના, હવે એવું નથી. બીજું, વંશ દ્વારા. એટલે કે જો તમારો જન્મ ભારત બહાર થયો હોય પણ તમારા માતા પિતામાંથી કોઈ ભારતીય નાગરિક હોય. ત્રીજું, નોંધણી દ્વારા, જે મુખ્યત્વે ભારતીય મૂળના લોકો માટે છે. અને બાકીના 2 રસ્તા કયા છે? ચોથું છે નૈસર્ગિકરણ, એટલે કે નેચરલાઇઝેશન. નૈસર્ગિકરણ, એનું કોઈ જાણીતું ઉદાહરણ? હા, બિલકુલ. ગાયક અદનાન સામીનો દાખલો. તેઓ પાકિસ્તાની મૂળના હતા, વર્ષો સુધી ભારતમાં રહ્યા, કાયદાની શરતો પૂરી કરી અને પછી તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવી. આ લાંબી અને કડક પ્રક્રિયાને નેચરલાઇઝેશન કહેવાય છે. અને પાંચમો રસ્તો? પાંચમો રસ્તો છે કોઈ નવા પ્રદેશના ભારત સાથે જોડાણ દ્વારા. જેમ કે 1975માં જ્યારે સિક્કિમનું ભારતમાં વિલીનીકરણ થયું ત્યારે ત્યાંના તમામ નાગરિકો આપોઆપ ભારતીય નાગરિક બની ગયા. તો આખી વાર્તાનો સારાંશ જોઈએ તો બંધારણના ભાગ 2 કલમ 5 થી 11 આપણને નાગરિકતાનો પાયો આપે છે. કલમ 5 સ્થાપનાના દિવસે કોણ નાગરિક હતું તે નક્કી કર્યું. 6 અને 7 એ ભાગલાની પીડાને કાયદાકીય માળખું આપ્યું. 8 દુનિયાભરના ભારતીયો માટે દરવાજા ખોલ્યા. 9 સ્પષ્ટ કર્યું કે નિષ્ઠા એક જ દેશ પ્રત્યે હોઈ શકે. અને 10 અને 11 ભવિષ્યની કમાન સંસદના હાથમાં સોંપી, જેનો ઉપયોગ કરીને 1955નો વિસ્તૃત કાયદો બનાવવામાં આવ્યો. તમે બિલકુલ સચોટ સારાંશ આપ્યો. અને અહીં સમજવા જેવી વાત એ છે કે આ કાયદાકીય માળખું માત્ર પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો નથી. તે ભારતીય હોવાના વિચારને વ્યાખ્યાયિત કરે છે. તે એક કાનૂની દરજ્જો છે જે અધિકારો અને જવાબદારીઓ બંને સાથે આવે છે. બરાબર. આ કલમો અને કાયદો એ દર્શાવે છે કે આ ઓળખ કેટલી ગંભીરતાથી વિચાર કરીને બનાવવામાં આવી છે, તેને કેવી રીતે જાળવી શકાય છે અને કયા સંજોગોમાં તે સમાપ્ત પણ થઈ શકે છે. આ સમગ્ર ચર્ચા મારા મનમાં એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન ઊભો કરે છે. આપણે જે પણ બંધારણીય જોગવાઈઓ અને કાયદાની વાત કરી તે બધાનો આધાર છે રાષ્ટ્ર રાજ્ય અને તેની ભૌગોલિક સરહદો. પણ આજના વૈશ્વિકરણ અને ડિજિટલ યુગમાં જ્યાં ભૌગોલિક સરહદોનું મહત્ત્વ ઘટી રહ્યું છે, ત્યાં શું ભવિષ્યમાં નાગરિકતાની આ પરંપરાગત રાષ્ટ્ર આધારિત વ્યાખ્યામાં કોઈ પરિવર્તન આવી શકે છે? આ એક ખૂબ જ ઊંડો અને ભવિષ્યલક્ષી પ્રશ્ન છે. આપણે એવા યુગ તરફ વધી રહ્યા છે જ્યાં તમારી નોકરી એક દેશમાં હોય, તમારો પરિવાર બીજા દેશમાં હોય અને તમારું રોકાણ ત્રીજા દેશમાં હોય. સાચી વાત છે. આવા સંજોગોમાં એક જ દેશ સાથે નિષ્ઠાનો પરંપરાગત ખ્યાલ કેટલો સુસંગત રહેશે? અને જો આ વ્યાખ્યામાં પરિવર્તન આવે તો તેની આપણા અધિકારો અને ફરજો પર કેવી અસર પડી શકે છે? શું ડિજિટલ નાગરિકતા કે વૈશ્વિક નાગરિકતા જેવી કોઈ નવી સંકલ્પના ઉભરી શકે છે? આ એવા પ્રશ્નો છે જેના જવાબો કદાચ આપણી આવનારી પેઢીઓ શોધશે અને લખશે.